હરિહર ક્યાં છે? હરિહર કયું નામ કરશે? મારી ભગવાન એ બધે સીધે થઈ ગયા. શું થયું? બધા હરિહંત કહેવાય ને, હરિહંત કહે છે આપડે ગુનો લાગુ છે. નમો સિદ્ધાયામ કહીએ તો એમને આપણે સિદ્ધાયામ કહીએ છીએ, પછી હરિહંતાયામ કહીએ તો ખોટું દેખાય. એક માણસ કલેક્ટર થયેલા માણસ ને શ્રી મામલેદાર કહીએ છું, હાલ લાગે મામલેદાર. એવું આ સિદ્ધ ભગવાન થયા એને આપણે હરિહન કહીએ, ખોટું ખરાબ થઈ જાય. તમે કેમ લાગે? બધા દુનિયામાં સૌથી મોટા મોટા આત્મા છે, ટોપ મોસ્ટ આત્મા, જે આત્મા પ્રાપ્ત થયા, આત્મ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી ના, તે બધે જો આખા બ્રહ્માંડ મળે તો નમસ્કાર પહોંચી જાય. એટલે એનું ફળ બહુ સુંદર આવે. આપણે એક જ જણને નમસ્કાર કરીએ તો આત્મજ્ઞાની હોય, પણ આ તો બોલવાથી બધે પડશે. નમો હરિહંત કહ્યું એટલે જ્યાં હરિહંત વિશે હરિહંત બધે પડશે. નમો સિદ્ધારામ સિદ્ધ ભગવાન બોલશે, નમો હરિયાણ આચાર્ય ભગવાન જ્યાં જ્યાં હોય તે પણ આત્મજ્ઞાન સહિત ના. આ આચાર્યો નહીં, આ આચાર્યો આત્મજ્ઞાન સહિત નથી. માટે જ્યાં જ્યાં આત્મજ્ઞાન સહિત હોય ત્યારે પહોંચી જાય. તમે ઇલેક્ટ્રિસિટી નો અનુભવ કરાવેલો એ શું છે? દર્શન કરાવ્યા હડતાલી સાથે ઇલેક્ટ્રિક ના કરંટ ચાલતો એવું લાગે. પાલાશ્રમ છે, પાલીતાણા છે. દાદા સિમંદ વર્તમાન તીર્થંકર સિમંદર સ્વામીને નમસ્કાર કરી ચૂકે તો એક ભાઈ મને એવું પૂછતા હતા કે દાદા ભગવાનની સાક્ષી એ કેમ કહેવામાં આવે છે? દાદા ભગવાનની કેમ સાક્ષી? પહોંચે નહીં ત્યાં પહોંચતો જોશે. એટલે પોચવા નાખો જ ના છે, ના નાખો થતા એટલે કીધો મોકલ દે અમને. એવો દાદા ભગવાન વધુ નથી એટલે પોતાનો ઉપાય શું? એમ નૌકાર મંત્ર આપેલો આ ગમે ત્યારે આપેલો આ બધા લોકો લઈને આવ્યા છે ને. નૌકાર મંત્ર આપેલો જ્ઞાની પુરુષના હાથમાં આપેલો સંન્યાસ થયું હોય, સંન્યાસ થઈ ગયું, સંકેત થઈ ગયો એના હાથમાં આપેલો. હા, તમે તે માતા આજે આપણે ચાલે બધા આજ્ઞાપૂર્વક નો હોય, આજ્ઞાપૂર્વક આજ્ઞા આપો એમ. બધા બધા થઈ ગયું, માર્કેટ મટીરિયલ હોય એવું થઈ ગયું. હા, ગમે તે માતા આપે છે નૌકાર મૂકશે. તું આજે જતું રહે, લખ્યું ભાઈ રહે જમવા જતું રહે ટીકે રમવા. પણ આપડે આપડે દરવાજ આપણું મદદ આપડે એકાગ્રતા પૂર્વક વાંચ્યું હોય તો મગજમાં થશે ને? આપડે એકાગ્રતા પૂર્વક વાંચ્યું હોય તો જ મગજમાં થશે ને? એકાગ્રતા થી વાંચ્યું હોય તો જ મગજ માં ઠસી જાય ને. ચિત્ત એકાગ્રતા માટે માથું દુખતું હોય વાંચું કરો ને, માથું દુખતું હોય વાંચું કરો, વાંચું ને દુખતું હોય ના. તારે શું લેવા માથું દુખે મારે તો વાંચવું છે, તારે શું લેવા દે તારે માથું વાંચે ત્યાં કોણ કોણ વાંચે ત્યાં ખબર જમું છું બરાબર હોય નહીં શું જમું છું બોલે ગાડી જમે છે ને પેટ્રોલ લખાવે પેટ્રોલ લખવાનું પેટ્રોલ લખાવ્યું નહીં બરાબર રાતે તું ઉગી જઉં છું નથી આવી એવું નથી બધું શક્તિ તારામાં છે કે મારી ઈચ્છા પ્રમાણે ઊંઘી શકું ને ઉઠવાની શક્તિ એ નથી ઉઠવાની શક્તિ પેલો ઘડિયાળ મૂકવું પડે નહી તો કઈ શક્તિ છે તારામાં એ પણ નથી હોતી હા કોઈ આખી બધા ખબર પડે ડાક્ટરો બાક્ટરો બધા સારા થઈ જાય હવે જે પોતે કરતો નથી તેને હું કરું છું એમ કહીને અહંકાર કરે ખાલી હું ઊંઘ્યો હું ઉગી ગયો હું ઉઠી ગયો કદાચ વાંચ્યું એક ભાઈ સાબાઈ કરતા હતા તો પછી મેં પૂછ્યું સામાયિક કર્યું ત્યારે ચાર કર્યા છે મેં પૂછ્યું એક ને તમે ચાર કરો બધા કહ્યું એટલે મને લાગ્યું કે કારણ છે હતા કઈ ઝઘડો છે મેં પૂછ્યું કેમ ચાર પેલો બે કરે છે એટલે સમજી ગયો પેલો બે કરે છે એટલે આ કરે તો પેલો બે પછી મારા ભાઈ કરતા નથી સામાયિક કહી એ શું કે છે આમ આમ આમ કરતા મને દેખાય આમ શું એ શું કેવા માંગે છે દુખે છે તમારા પગે કરે છે તમારી પગે કર્યા હતા કે જો તું કરનાર હોય તો પગનું બળ ના કરે આ તો પગનું બળ છે ત્યાં કર્યા નથી આમ સરકાર માથે લઈને ભયા આ તો આમ માથું ના દુખતું હોય પેટ ના દુખતું હોય તારે થાય ભાઈ એમને થાય બધા સંજોગો સીધા હોય તારે થાય એટલે સંજોગવાદ એ જે કહીએ એમાં આપણે કરતા નથી સંજોગવાદી જે ચીજ થાય એ બધાને કરતા આપણે નથી કોઈને અંધારી વાત છે બરાબર માતા કહેજો આ કેટલા માતા તારે સમજાવી સંજોગો બધા થઈ જેવું કાર્ય કરે રાતે અઢા અગિયાર વાગે રત્નાગીરી અને પછી રામભાઈ રામભાઈ બોલે બૂમ મારે તો તમે શું કરો બિહારી કહીએ પણ પછી મનમાં શું થાય અત્યારે કઈ રાખો પછી શું કરે બધા આપડે કઈ થોડી જાત જીવો જે ભાઈ અત્યારે ખરાબ અત્યારે કઈ વખતે કહ્યું કે મારી ભૂલ છે ભલે પ્રભાવ છે અંદર ભી રામ છે બહાર ભી રામ છે અંદર પણ રામ છે અને બહાર પણ રામ છે બંને અંદર કા રામ તો અંદર હી બેઠા હુઆ અંદર કા રામ બહાર થોડા દિખતા હૈ લેકિન આપ કિસ મે અંદર મે હૈ યા બહાર મે તો અંદર ભી હૈ અંદર ભી હૈ બંને માં શું કે છે હું દૂધા દૂધા તાણ ગયા દોગી દોનસ નહીં દૂધા કો સમજ નહીં પણ દો દોની વેગો કે આસલે તે કસર આતા હૈ એક આસલે દૂધા કો રામ કર દૂધા કો સમજ સહી બનતા હૈ ભગવાન ની રામે મન બાત કરમ દિસતે દાદા ભગવાન ની રક્ષા બોલે જે જ્ઞાની પુરુષ હોય જ્ઞાની પુરુષ એ તો એ જાય પરમાત્મા છે વાલી કહે કે પરમાત્મા પ્રગટ થયા છે એટલે પણ ખરેખર ભગવાન કોણ તે કે આ વિધાઉટ માય ગોડ આ વિધાઉટ માય ઇઝ ગોડ આ વિથ માય ઇઝ આત્મા આ વિથ માય ઇઝ આત્મા I without my God. Then and then? So that my thing is? How are you going to get it? My thing is to go and be there. And I don't know what to say. I'm hiding my address. This is it. This is my address. Ah, Madhura, Madhura, Madhura, Madhura, Madhura, Madhura, Madhura. મહારાજની વાત હતી એ ખબર નથી. દાદા શું શું ભાઈ સારી વાત નથી, મારે શું શું પડે? આ કયું ભાવ છે તે શું પડે? હું તો મારા પોતાનો ભગવાન છે, ભગવાન વાત કરે તો હું ઉઠી જોઉં ને, તો આ એવી વાત કરે ભગવાન માટે ભગવાન વાત કરી એના દેવી છે. ઓરિંદર બોલે છે એ વસ્તા છે, તમે જોતા છો હું જ્ઞાતા કરતા છું, હું જોયા કરું છું અને જાણ્યા કરું છું કે આ શું ત્યાં બોલે છે એની વાત છે. મને ભૂલચૂક થાય તો કહી લઉં છે ને, આ જે વાણી છે એ માલકી કરી વાણી છે, એટલે પોઈઝન નથી બોલે. મારી વાળી બોલે ત્યાં થોડુંક એક વજન થાય, આ વજન બધી વાણી છે એ કલ્યાણ થાય છે. આ તે તમે બધા બોલે છે ત્યાં પેકર છે, પણ તમને જ્યાં સુધી અહંકાર છે ત્યાં સુધી મારી વાણી બોલે કરવા નહીં છે. એ અહંકાર થાય તમે ધ્યાન કરી કદી પૂછો પૂછો બધાને નૌકાર મંત્ર આપો, તમે નૌકાર મંત્ર ની આજ્ઞા આપો તમે. હું બોલાવું ટ્રેન જોઈ, તમે બોલો શબ્દ શબ્દ બોલો એટલે તમને ફીટ થઈ જશે આજ્ઞા આપ્યા બરોબર. નમો હરિહંતારમ, નમો હરિહંતારમ, નમો ચિત્તારમ, નમો ચિત્તારમ, નમો આયરિયારમ, નમો આયરિયારમ, નમો વત્સારમ, નમો વત્સારમ, નમો લોયે ધવ સાવણમ, નમો લોયે ધવ સાવણમ, નમો હરિહંતારમ, નમો સંસારી હો તો બીજું વધારે બોલવું પડે, આ એક જ ના ચાલે. આ ગ્રહસ્થ ત્યાગી હોત તો એક જ મંત્ર બોલવાનો, અને ગ્રહસ્થ હોય સંસારમાં લેવા દેવાની હોય તો બધા ભેગા મંત્ર બોલવા પડે. નિષ્પક્ષપાત બોલાવું જોઈએ વધો નહીં. પછી કોઈ મહારાજ પૂછાય વધારે ઉઠાય છે, મહારાજ ને ચાલે એક, પણ તમારે ના ચાલે, કારણ તમારે પૈસા લેવા દેવાની છોડીઓ પડવાના છોકરા પડવાના, એટલે નિષ્પક્ષપાતી મંત્ર જોઈએ. પેલો સંજસ્તા મંત્ર છે એ નહીં સમજ પડવાથી આ બધું બફાય છે બધું, એટલે આવું જોઈ તો બોલાવું. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ દાદા ભગવાન ને મળે થી નીકળે અટી ગયા નહીં આગળ ટાઈ થઈ ગયા અને દાદા ભગવાન મળે ત્યાં પેલું એની વાત જુદી છે. દાદા ભગવાન અસિદ્ધ જયકાર બોલે તો આખો દાડો શાંતિ રહે. કારણ દિસ ઇઝ ધ કેશ બેગ ઓફ ડિવેન્શન. દિસ ઇઝ કેશ બેગ હોય તો કેમ ચાલે છે? ઉધારી ચાલે નહીં. ક્યાં સુધી ઉધારી માણસ ચલાવે? કેરીઓ વેચે તો રોકડા આવે ને ઘણું. આ બધું ઉધાર તમને કેરીઓ રોકડા આવે ને આવે કેરીઓ ના અને અનુ ઉધાર આપતે બહુ લેવાનું. વલસાડ સ્કૂલમાં સાંજે જ્ઞાનદાન લઈ